શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 9 દત્તાત્રેયજીના જન્મ પ્રસંગમાં એક પતિવ્રતા બ્રાહ્મણી તથા અનસૂયાજીનું ચરિત્ર. પિતા બોલ્યા, બેટા, તમે અત્યંત આચારવા યોગ્ય સંસ્કારના વ્યવસ્થિત સ્વરૂપનું વર્ણન કર્યું, જે ઘટી યંત્રની જેમ નિરંતર આવાગમનશીલ અને પ્રવાહરૂપે અવિનાશી છે. આ પ્રમાણે મેં આના સ્વરૂપને સારી રીતે સમજી લીધું છે. આવી સ્થિતિમાં મારે હવે શું કરવું જોઈએ જણાવો. પુત્ર, સુમતીએ કહ્યું, પિતાજી, જો તમે શંકા છોડીને મારા વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખો છો તો મારું મંતવ્ય એ છે કે આપ ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને વાનપ્રસ્થાના નિયમોનું પાલન કરો. વાનપ્રસ્થાના કર્તવ્યનું યથાર્થ રીતે અનુષ્ઠાન કરીને પછી આહ્વનીય વગેરે અગ્નિઓનો સંગ્રહ પણ છોડીને આત્મા એટલે કે બુદ્ધિને આત્મામાં લગાવીને દ્વંદ્વરહિત અને પરિગ્રહ શૂન્ય થઈ જાઓ. એકાંતમાં રહીને પોતાના મનને વશમાં કરો અને આળસ છોડીને ભિક્ષુ સંન્યાસીનું જીવન વ્યતીત કરો. સંન્યાસ આશ્રમમાં યોગપરાયણ થઈને બાહ્ય વિષયના સંપર્કથી અલગ થઈ જાઓ. તેનાથી આપને તે યોગની પ્રાપ્તિ થશે જે દુઃખના સંયોગને દૂર કરવાની ઔષધિ, મોક્ષનું સાધન તુલનારહિત, અનિર્વચનીય અને અસંગ છે અને જેનો સંયોગ પ્રાપ્ત થતાં આપને ફરી સંસારી જીવોના સંપર્કમાં આવવું નહીં પડે. પિતા બોલ્યા, બેટા, હવે તમે મને મોક્ષના સાધન એવા તે ઉત્તમ યોગનો ઉપદેશ આપો. જેથી હું ફરી સંસારી લોકોના સંપર્કમાં આવીને આવું દુઃખ ન ઉઠાવું. જોકે આત્મા સ્વભાવથી જ સર્વ પ્રકારના યોગથી રહિત છે, તો પણ જે યોગમાં આસક્ત થયા પછી મારા આત્માનું સાંસારિક બંધનોથી યોગ ન થાય તે યોગ મને અત્યારે કહો. સંસારરૂપી સૂર્યના પ્રચંડ તાપની પીડાથી મારું શરીર અને મન બંને સુકાઈ રહ્યા છે. તમે બ્રહ્મજ્ઞાન રૂપી જળની શીતળતાથી યુક્ત પોતાના વચનરૂપી જળથી એમને સિંચી દો. મને અવિદ્યારૂપી કાળા નાગે ડસી લીધો છે. હું તેના વિષથી પીડિત થઈને મરી રહ્યો છું. તમે પોતાના વચનામૃતથી મને ફરી જીવિત કરી દો. હું સ્ત્રી, પુત્ર, ઘર, દ્વાર, ખેતીવાડીની મમતારૂપી બેડીમાં જકડાઈને દુઃખી થઈ રહ્યો છું. તમે પ્રિય અને ઉત્તમ ભાવથી યુક્ત વિજ્ઞાન દ્વારા આ બંધનને છોડીને મને શીઘ્ર મુક્ત કરો. પુત્રે કહ્યું, પિતાજી, પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન દત્તાત્રેયજીએ રાજા અલર્કને તેમના પૂછવાથી જે યોગનો યથાર્થ રીતે વિસ્તારપૂર્વક ઉપદેશ કર્યો હતો તે જ આપને કહી રહ્યો છું. સાંભળો. પિતા બોલ્યા, દત્તાત્રેયજી કોના પુત્ર હતા? તેમણે કઈ રીતે યોગનો ઉપદેશ કર્યો હતો અને મહાભાગ અલર્ક કોણ હતા જેમણે યોગ વિશે પ્રશ્ન કર્યો હતો? પુત્રે કહ્યું, પ્રતિષ્ઠાનપુરમાં એક કૌશિક નામનો બ્રાહ્મણ હતો. આ જ વાત પદ્મપુરાણમાં આપેલી છે, જેમાં એક બ્રાહ્મણ પોતાનો યાત્રા સ્થળે તીર્થયાત્રામાં ગયા હોય ને તેનું ઉપરથી નાયા પછી જે પન્યું ઉપર સુકાતું હોય નીચે પડી જાય એના સંદર્ભમાં આ વાર્તા છે, જે પતિવ્રતા સ્ત્રીની, જે અહીં પણ એક બીજા અર્થમાં આપેલી છે. એટલે કે બીજા અર્થમાં કે અહીં ત્યાં સેબ્યા છે, અહીંયા પતિવ્રતાનું જે આખ્યાન છે તે અલગ રીતે વર્ણન છે અનસૂયાજીનું, તેમાં અનસૂયાજી નથી. આપણે હવે અહીં જોઈ. પુત્રે કહ્યું, પ્રતિષ્ઠાનપુરમાં એક કૌશિક નામનો બ્રાહ્મણ હતો. તે પૂર્વજન્મના પાપને કારણે કોઢના રોગથી વ્યાકુળ રહેવા લાગ્યો. આવા ધૃણિત રોગથી યુક્ત હોવા છતાં પણ તેને તેની પત્ની દેવતાની જેમ પૂજતી હતી. તે પોતાના પતિના પગમાં તેલ ચોળતી, તેનું શરીર દબાવતી, પોતાના હાથે તેને સ્નાન કરાવતી, કપડાં પહેરાવતી અને ભોજન કરાવતી હતી. એટલું જ નહીં, તેના મળમૂત્ર વગેરે ધોઈને સ્વયં સાફ કરતી હતી. તે એકાંતમાં પણ પતિની સેવા કરતી અને તેને મીઠી વાણીથી પ્રસન્ન રાખતી હતી. આ પ્રમાણે અત્યંત વિનીત ભાવથી તે પોતાના સ્વામીની સેવા કર્યા કરતી, છતાં વિશેષ ક્રોધી સ્વભાવનો હોવાથી તે નિષ્ઠુર પ્રાયઃ પોતાની પત્નીને ફટકારતો રહેતો હતો. છતાં પણ તે પતિના પગમાં પડતી અને તેને દેવતા જેવો સમજતી હતી. જોકે તેનું શરીર અત્યંત ઘૃણાપાત્ર હતું, છતાં તે સાધ્વી તેને શ્રેષ્ઠ માનતી હતી. કૌશિક હરી ફરી શકતો ન હતો, છતાં તેણે એક દિવસ પત્નીને કહ્યું, ધર્મજ્ઞ. તે દિવસે મેં ઘરમાં બેઠા બેઠા જ વેશ્યાને રસ્તા પર જતી જોઈ હતી. તેને ઘેર આજે મને લઈ જાઓ, મને તેની સાથે મેળવી દો, એ જ મારા હૃદયમાં વસી ગઈ છે. જ્યારથી મેં તેને જોઈ છે ત્યારથી તે મારા મનમાંથી ખસતી નથી. જો તે આજે મારું આલિંગન નહીં કરે તો કાલે તમે મને મરેલો જોશો. મનુષ્યને માટે કામદેવ પ્રાયઃ ટેઢો હોય છે. તે વેશ્યાને ઘણા લોકો ચાહે છે અને મારામાં તેની પાસે જવાની શક્તિ નથી, તેથી મને આજે બહુ સંકટ લાગે છે. પોતાના કામાતુર પતિનું આ વચન સાંભળીને ઉત્તમ કુળમાં ઉત્પન્ન તે પરમ સૌભાગ્યશાળીની પતિવ્રતા પત્નીએ પોતાની કમર ખૂબ કસીને બાંધી લીધી અને પતિને પોતાના ખંભા ઉપર ચડાવી દીધો. પછી ધીરે ધીરે વેશ્યાના ઘર તરફ પ્રસ્થાન કર્યું. રાત્રિનો સમય હતો. આકાશ વાદળોથી છવાયેલું હતું. માત્ર વીજળીના ચમકવાથી માર્ગ દેખાતો હતો. તેવા સમયે તે બ્રાહ્મણી પોતાના પતિની અભિષ્ટ ઈચ્છા પૂરી કરવા માટે રાજમાર્ગ પરથી જઈ રહી હતી. રસ્તામાં સૂળી હતી જેના ઉપર ચોર ન હોવા છતાં પણ ચોરીની શંકાથી માંડવ્ય નામના બ્રાહ્મણને ચડાવી દીધો હતો. તેઓ દુઃખથી કણસી રહ્યા હતા. કૌશિક પત્નીના ખભા પર બેઠો હતો. તે અંધકારમાં જોઈ ન શકવાના કારણે તેણે પોતાના પગ વડે સૂળીને હલાવી નાખી. એનાથી ક્રોધિત થઈને માંડવ્યે કહ્યું, જેણે પગથી હલાવીને મને આ કષ્ટની દશામાં પહોંચાડી દીધો અને મને અત્યંત દુઃખી કરી નાખ્યો, તે પાપાત્મા નરાધમ સૂર્યોદય થતાં વિવશ થઈને નિસંદેહે પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેસશે. સૂર્યના દર્શન થતાં જ તેનો વિનાશ થઈ જશે. અત્યંત દારૂણ શ્રાપને સાંભળીને તેની પત્ની વ્યથિત થઈને બોલી, હવે સૂર્યનો ઉદય થશે જ નહીં. તસ્ય ભાર્યા તતઃ શ્રુત્વા ત શાપમ અતિ દારૂણમ પ્રોવાચ વ્યવસ્થિતા વ્યથિતા પ્રોવાચ વ્યથિતા સૂર્યો નેવેદ દય મ નેવેદયમ ઉપેશ્યતી. 16મા અધ્યાયનો 31મો શ્લોક. ત્યાર પછી સૂર્યોદય ન થવાના કારણે રાત્રિ જ ચાલુ રહી. કેટલાય દિવસોનો સમય રાત્રિકાળમાં વીતી ગયો. તેથી દેવતાઓને બહુ ભય લાગ્યો. તેઓ વિચારવા લાગ્યા, સ્વાધ્યાય વસટકાળ સ્વધા શ્રદ્ધા, સ્વધા એટલે શ્રદ્ધા તથા સ્વાહા એટલે યજ્ઞથી રહિત થઈને આ સંપૂર્ણ જગત નષ્ટ થયા વિના કઈ રીતે રહી શકશે? દિનરાતની વ્યવસ્થા થયા વિના માસ અને ઋતુનો પણ લોપ થઈ જશે. તેમના લોપ થવાથી ઉત્તરાયણ અને દક્ષિણાયણનું પણ જ્ઞાન થશે નહીં. અન્નના જ્ઞાન વિના વર્ષ કઈ રીતે થાય અને વર્ષ વિના કાળનું જ્ઞાન થવું અસંભવ છે. પતિવ્રતાના વચનથી સૂર્યનો ઉદય થતો નથી. તેના વિના સ્નાન દાન વગેરે ક્રિયાઓ બંધ થઈ ગઈ. અગ્નિહોત્ર અને યજ્ઞોનો અભાવ થવા લાગ્યો. અગ્નિહોત્ર અને યજ્ઞોનો અભાવ થવા લાગ્યો. હોમ વિના અમારા લોકોની તૃપ્તિ થતી નથી. જ્યારે મનુષ્ય યજ્ઞનો યથોચિત ભાગ આપીને અમને તૃપ્ત કરે છે ત્યારે અમે ખેતીને માટે જરૂરી વરસાદ વરસાવીને મનુષ્ય ઉપર અનુગ્રહ કરીએ છીએ. નવું અન્ન પેદા થવાથી મનુષ્ય ફરી અમારા માટે યજ્ઞ કરે છે અને અમે લોકો યજ્ઞ દ્વારા પૂજિત થઈને તેમને મનોવાંછિત ભોગ પ્રદાન કરીએ છીએ. અમે નીચે તરફ વર્ષા કરીએ છીએ અને માણસો ઉપર તરફ. અમે જળવર્ષા મનુષ્યોને અને મનુષ્ય ભવિષ્યની વર્ષાથી અમને તૃપ્ત કરે છે. જે દુરાત્મા લોભવશ અમારો યજ્ઞ ભાગ સ્વયં ખાઈ જાય છે તે અપકારી પાપીના નાશ માટે અને જળ સૂર્ય અગ્નિ વાયુ તથા પૃથ્વીને પણ દૂષિત કરી દે છે. તે દૂષિત વસ્તુઓનો ભોગ કરવાથી તે કુકર્મીઓના મૃત્યુ માટે ભયંકર મહામારી વગેરે રોગો ઉત્પન્ન થઈ જાય છે. જે અમને તૃપ્ત કર્યા પછી શેષ અન્ન પોતાના ઉપયોગમાં લે છે તે મહાત્માઓને અમે પુણ્યલોક પ્રદાન કરીએ છીએ. પરંતુ આ સમયે સવાર થયા વિના એ મનુષ્યોને માટે આ બધું પુણ્યકર્મ અસંભવ થઈ રહ્યું છે. હવે સૂર્યોદય કઈ રીતે થાય? આ પ્રમાણે બધા દેવતાઓ પરસ્પર વાત કરવા લાગ્યા. યજ્ઞોના વિનાશની આશંકાથી ત્યાં એકત્રિત થયેલા દેવતાઓના વચન સાંભળીને પ્રજાપતિ બ્રહ્માએ કહ્યું, પતિવ્રતાના મહાત્મયથી અત્યારે સૂર્યનો ઉદય થયો નથી અને સૂર્યોદય ન થવાથી મનુષ્ય તથા તમે દેવતાઓનું પણ નુકસાન થઈ રહ્યું છે. તેથી તમે લોકો મહર્ષિ અત્રિની પતિવ્રતા પત્ની અનસૂયાની પાસે જાઓ અને સૂર્યોદયની કામનાથી તેમને પ્રસન્ન કરો. પતિવ્રતાયા મહાત્મા અન્નો દ્રચ્છતિ દિવાકર તસ્ય ચનુ ચ આનુદયા ધા નિર્મત્યાનામ ભવતામ તથા તસ્માત પતિવ્રતા મત્રેર અનસુયા તપસ્વિનીમ પ્રસાદયત વેય પત્ની ભાનો રુદ યકામ્યપા કમ મ્યયા. 16મા અધ્યાયનો 48-49 શ્લોક સંખ્યા. ત્યારે દેવતાઓએ જઈને અનસૂયાજીને પ્રસન્ન કર્યા. તેઓ બોલ્યા, તમારે શું જોઈએ છે કહો. દેવતાઓએ યાચના કરી કે પૂર્વવત સૂર્યોદય થાય. અનસૂયાજીએ કહ્યું, દેવતાઓ, પતિવ્રતાનું મહત્વ કોઈ રીતે ઓછું થઈ શકતું નથી, તેથી હું તે સાધ્વીને મનાવીને દિવસની ઉત્પત્તિ કરીશ. મારે એવો ઉપાય કરવો છે જેથી પૂર્વવત દિવસ રાતની વ્યવસ્થા ચાલતી રહે અને તે પતિવ્રતાના પતિનો નાશ પણ ન થાય. પતિવ્રતાયા મહાત્મયમ ન હિયતે કથમ ત્વિતિ સમ્માનન્ય તસ્માત તામ સાધ્વી મહમ સ્ત્રક્ષ્યામહમ શુરાહા યથા પુનરઅહોરાત્ર સંસ્થાનમ ઉપજાયતે યથા ચ તસ્યાહા સર્વ પતિર્ન સાધ્વયા નાશમેષ્યતિ. 16મા અધ્યાયના 51-52 શ્લોક સંખ્યા. પુત્રે કહ્યું, દેવતાઓને આમ કહીને અનસૂયા દેવી બ્રાહ્મણીના ઘરે ગયા અને તેના કુશળ પૂછવાથી તેમણે પોતાના સ્વામીની તથા પોતાના ધર્મની કુશળ કહી. અનસૂયાજી બોલ્યા, કલ્યાણી, તમે પોતાના સ્વામીના મુખના દર્શન કરીને પ્રસન્ન તો રહો છો ને. પતિને સંપૂર્ણ દેવતાઓથી મોટા માનો છો, મોટા માનો છે ને. પતિની સેવાથી જ મને મહાન ફળની પ્રાપ્તિ થઈ છે તથા સંપૂર્ણ કામનાઓ અને ફળોની સાથે જ મારા બધા વિઘ્નો પણ દૂર થઈ ગયા. કશ્ચિંદંદસી કલ્યાણી સર્વભૂતર મુખ દર્શનાત કચ્ચી ચલ્લા અખિલ દેવેભ્યો મનસેભ્યે ધિકમ પતિમ ભર્તૃ શુષુણા દેવ મયા પ્રાપ્ત મહત ફલમ સર્વકામ ફલા વાપ્ત્યા પ્રત્યુહા પરિવર્તિતા. 16મા અધ્યાયના 54-55 શ્લોક સંખ્યા. સાધ્વી, મનુષ્ય હંમેશા 5 ઋણ ચૂકવવા જોઈએ. પોતાના વર્ણધર્મ અનુસાર ધનનો સંગ્રહ કરવો જરૂરી છે. તે પ્રાપ્ત થતા શાસ્ત્રવિધિ અનુસાર તેને સુપાત્રને દાન કરવું જોઈએ. સત્ય, સરળતા, તપસ્યા, દાન અને દયાથી સદા યુક્ત રહેવું જોઈએ. રાગદ્વેષનો ત્યાગ કરીને શાસ્ત્રોક્ત કર્મોનું પોતાની શક્તિ અનુસાર દરરોજ શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય પોતાના વર્ણને માટે વિહિત ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. પતિવ્રતે આ પ્રમાણે મહાન ક્લેશ ઉઠાવવાથી પુરુષને પ્રાજાપત્ય વગેરે લોકની પ્રાપ્તિ થાય છે, પ્રાજાપત્ય વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે. પરંતુ સ્ત્રીઓ માત્ર પતિની સેવા કરવાથી પુરુષોના દુઃખ સહીને સંચિત કરેલા પુણ્યનો અડધો ભાગ પ્રાપ્ત કરી લે છે. સ્ત્રીઓને માટે અલગ યજ્ઞ, શ્રાદ્ધ તથા ઉપવાસનું વિધાન નથી. તે પતિની સેવા માત્રથી જ તે અભિષ્ટ લોકોને પ્રાપ્ત કરી લે છે. તેથી મહાભાગે તમારે પોતાના પતિની સેવામાં પોતાનું મન લગાવવું જોઈએ, કેમ કે સ્ત્રીઓને માટે પતિ જ પરમ ગતિ છે. પતિ જે દેવતાઓ, પિતરો તથા અતિથિઓની સત્કાર પૂજા કરે છે તેના પણ પુણ્યનો અડધો ભાગ સ્ત્રીને પતિના અનન્ય ભાવથી સેવા કરવા માત્રથી પ્રાપ્ત કરી લે છે. નાસ્તિ સ્ત્રીણામ પૃથક યજ્ઞો ન શ્રાદ્ધમ નાપ્યુપોષિતમ ભર્તુ શુશ્રુશ્રી વેતાન લોકા નિષ્ઠાન વ્રજંતી હિ તસ્માત સાધ્વી મહાભાગે પતિ શુશ્રુષણમ પ્રતિ ત્વયા મતિ સદા કાર્યા યતો ભર્તા પરાગતિ. યદેવ્યોભ્યો યસ્ય યચ્ચ પિત્રાગતેભ્ય કુર્યાદ ભર્તા અભ્યર્ચનમ સત્ક્રિયાતઃ તસ્યાર્ધ્યમ કેવલ અનન્ય ચિતા નારી ભુંક્તે ભર્તુ શુશ્રુષેવ. 16મા અધ્યાયના 61-63 શ્લોક સંખ્યા. અનસૂયાજીનું વચન સાંભળીને પતિવ્રતા બ્રાહ્મણીએ અતિ આદર સાથે તેમનું પૂજન કર્યું અને આ પ્રમાણે કહ્યું, સ્વાભાવિક જ સર્વનું કલ્યાણ કરવાવાળી દેવી, સ્વયં અહીં પધારીને પતિની સેવામાં મારી ફરી શ્રદ્ધા વધારી રહ્યા છો, એનાથી હું ધન્ય થઈ ગઈ. આપનો મારા ઉપર બહુ અનુગ્રહ છે. આ રીતે દેવતાઓએ પણ મારા ઉપર કૃપાદૃષ્ટિ કરી છે. હું જાણું છું કે સ્ત્રીઓને માટે પતિના સમાન બીજી કોઈ ગતિ નથી. પતિને કરેલો પ્રેમ આ લોક અને પરલોકમાં પણ ઉપકાર કરનાર બને છે. યશસ્વીની પતિની કૃપાથી જ નારી આ લોક અને પરલોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે, કેમ કે પતિ જ નારીનો દેવતા છે. મહાભાગે, આજે આપ મારે ઘેર પધાર્યા છો, મારાથી અને મારા પતિદેવથી જે પણ કાર્ય થઈ શકે તે બતાવવાની કૃપા કરો. સાત્વમ બ્રુહી મહાભાગે પ્રાપ્તાયા મમ મંદિરમ આર્યાયા યન્મયા કાર્યમ તથા અર્પે યાણી વાશુભે. 16મા અધ્યાયનો 68મો શ્લોક. અનસુયા ઉવાચ, એતે દેવાઃ સહેન્દ્રણ માં ઉપાગમ્ય દુઃખિતાઃ ત્વદવાક્યા પાસસ્ત સત્કર્મ દિન નક્ત નિરૂપણાઃ યચંતે અહર્નિશા સંસ્થામ યથાવદ વિખંડિતામ અહમ તદર્થમ માયાતા શૃણુ ચેત દ્વચો મમ દિનાભાવાત સમસ્તા નામ ભાવો યાગ કર્મણા તદભાવાત સુરાહ પુષ્ટિમ નોપ્યયાંતિ તપસ્વિની અહનેશ્વ સમુચ્છેદાદુચ્છેદ સર્વકર્મણામ તદુચ્છેદાદાદનાવૃષ્ટયા જગદુચ્છેદ મેષ્યતિ તત્વમ ઇચ્છસી ચેદેત જગત દુધર્દ તુમ આપદઃ. પ્રસિદ્ધ સાધ્વી લોકાનામ પૂર્વવ્રદ તતામ રવિહી. અર્થાત અનુષ્યાજી બોલ્યા, દેવી તમારા વચનથી દિવસ રાતની વ્યવસ્થાનો લોપ થઈ જવાથી શુભ કર્મનું અનુષ્ઠાન બંધ થઈ ગયું છે, તેથી આ ઇન્દ્ર વગેરે દેવતાઓ દુઃખી થઈને મારી પાસે આવ્યા છે અને પ્રાર્થના કરે છે કે દિવસ રાત્રિની વ્યવસ્થા પૂર્વવત અખંડ રૂપે ચાલતી રહે, હું એ માટે જ તમારી પાસે આવી છું. મારી આ વાત સાંભળો, દિવસ ન થવાથી સમસ્ત યજ્ઞ કર્મોનો અભાવ થઈ ગયો છે અને યજ્ઞોના અભાવથી દેવતાઓની વૃષ્ટિ થતી નથી, તેથી તપસ્વીની દિવસ ન થાય તો સમસ્ત શુભ કર્મોનો નાશ થઈ જશે અને તેમના નાશથી વૃષ્ટિમાં બાધા પડવાના કારણે આ સંસારનો પણ નાશ થઈ જશે. તેથી તમે આ જગતને આપત્તિથી બચાવવા ઈચ્છતી હો તો સંપૂર્ણ લોકો પર દયા કરો, જેથી પહેલાની જેમ સૂર્યોદય થાય. બ્રાહ્મણની ઉવાચ, માંડવીએન મહાભાગે સપ્તો ભરતા મમેશ્વર સૂર્યોદયે વિનાશમ ત્વમ પ્રાપ્ય સિત્ય અતિમન્યુના. બ્રાહ્મણીએ કહ્યું, મહાભાગે માંડવ્ય ઋષિએ ક્રોધપૂર્વક મારા સ્વામી મારા ઈશ્વરને શ્રાપ આપ્યો છે કે સૂર્યોદય થતાં જ તારું મૃત્યુ થઈ જશે. અનસૂયો વાચ, યદી વા રોચતે ભદ્રે તત સત્વદ્વચનાદહમ કરોમી પૂર્વવદેહમ ભર્તારમ ચ નવ તવ મયા હિ સર્વથા સ્ત્રણામ મહાત્મયમ વર્ણિની પતિવ્રતાના મારાધ્યતિ આરાધ્યમિતિ સમ્માનયામી તે. અનસૂયાજી બોલ્યા, કલ્યાણી, જો તમારી ઈચ્છા હોય અને તમે કહો તો હું તમારા પતિને પૂર્વવત શરીર નવી સ્વસ્થ અવસ્થા આપી દઈશ. સુંદરી, પતિવ્રતા સ્ત્રીઓના મહાત્મયનો સંપૂર્ણ આદર કરવો તેથી તમને મનાવી રહી છું. પુત્ર વાચ, તથેક્તુક્તે તયા સૂર્યમ આજુહા તપસ્વિની અનસૂયાર્ધ મુદ્યમય દશરાત્રે તદા નિશી તતો વિવસ્વાન ભગવાન ફુલ્લ પદ્મારુણીકૃતિ શૈલરાજન શૈલરાજનમ ઉદયમારુ રોહો રૂમંડલ સમન નંતરમેવાસ્યા ભર્તા પ્રાણેર વ્યર્જ્યુત પપાત ચ મહી પુષ્ટે પતંતમ જગૃહે ચ સા. પુત્ર, પુત્ર એટલે કે સુમતિ કહે છે, બ્રાહ્મણીના તથાસ્તુ કહીને બ્રાહ્મણની ઉવાચ એટલે કે બ્રાહ્મણી કહ્યું એવું થાય, અને બ્રાહ્મણીના તથાસ્તુ કહીને સ્વીકાર કરવાથી તપસ્વીની અનસૂયાજી અર્ધ હાથમાં લઈ સૂર્યદેવને આહ્વાન કર્યું. તે સમયે 10 દિવસ જેટલી રાત વીતી ચૂકી હતી. ત્યાર પછી ભગવાન સૂર્યદેવ ખીલેલા કમળ સમાન અરુણ આકૃતિ ધારણ કરીને પોતાના મહાન મંડળની સાથે ગિરિરાજ ઉદ્યાચલ પર આરૂઢ થયા. સૂર્યદેવના પ્રગટ થતાં જ બ્રાહ્મણીનો પતિ પ્રાણહીન થઈને પૃથ્વી પર પડી ગયો, પરંતુ તેની પત્નીએ પડતા પડતા પકડી લીધો. અનસુયોવાચ ન વિષાદ સ્વયા ભદ્રે કર્તવ્ય પશ્ય મે બલમ પતિ શુશ્રુષયા વાપ્તમ તપસ કિમ ચિરેણ તે યથા ભર્તુ સમમ નાન્યમ પશ્યમ પુરુષમ ક્વચિત રૂપતઃ શિલતો બુદ્ધયા વાંગમાધુર્યદી આદિભૂષણૈ તેન સત્યેન વિપ્રો અયમ વ્યાધિમુક્તઃ પુનર્યુવા પ્રાપ્નોતુ જીવિતમ ભાર્યા સહાય સરદામ સતમ યથા ભર્તુ સમમ નાન્યમહમ પશ્યામિ દૈવતમ તેન સત્યેન વિપ્રોયમ પુનર્જીવ ત્વનામયઃ કર્મણા મનસા વાચા ભર્તુરરા આરાધનમ પ્રતિ યથા મમોદ્યમો નિત્યમ તથાયમ જીવા તદ્દ્વિજઃ અનસુયાજી બોલ્યા ભદ્રે તમે દુઃખી ન થાઓ પતિની સેવાથી જે તપોબળ મને પ્રાપ્ત થયું છે તેને તમે હમણાં જુઓ વિલંબ કરવાની ક્યાં જરૂર છે મેં જે રૂપશીલ બુદ્ધિ તથા મધુર ભાષણ વગેરે સદગુણોમાં પોતાના પતિની સમાન બીજો કોઈ પુરુષને જોયો નથી તે સત્યના પ્રભાવથી આ બ્રાહ્મણ રોગમુક્ત થઈને ફરીથી તરુણ થઈ જાય અને પોતાની પત્ની સાથે 100 વર્ષ જીવિત રહે જો હું સ્વામીના સમાન કોઈ દેવતાને સમજતી નથી તો એ સત્યના પ્રભાવથી આ બ્રાહ્મણ રોગમુક્ત થઈને ફરી જીવતો થઈ જાય જો મન વાણી અને ક્રિયા દ્વારા મારો સંપૂર્ણ ઉદ્યોગ પ્રતિદિન સ્વામીની સેવાને માટે જ થતો હોય તો આ બ્રાહ્મણ જીવતો થઈ જાય પુત્ર વાચ તતો વિપ્રહ સમુત્સ્તથો વ્યાધિ મુક્ત પુનર્યુવા સ્વભાભિર્ભાષયન વેશ્મ વૃંદારક ઇવાજર તતો અપતત પુષ્પવૃષ્ટિ દેવવાદ્યા આદિની સ્વન લેભીરે ચ મુદમ દેવા અનસુયામ અથાબ્રુવન પુત્ર કહે છે પિતાજી અનસુયા દેવીના આમ કહેતા જ તે બ્રાહ્મણ પોતાની પ્રભા દ્વારા તે ઘરને પ્રકાશિત કરીને રોગમુક્ત તરુણ શરીર સાથે જીવિત થઈ ગયો જાણે જરા અવસ્થાથી રહિત દેવતા હોય ત્યાર પછી દુદુંબી વગેરે દેવતાઓના વાજિંત્રોનો અવાજ સાથે ત્યાં પુષ્પવૃષ્ટિ થવા લાગી દેવતાઓને બહુ આનંદ થયો તેઓ અનસુયા દેવીને કહેવા લાગ્યા દેવતા બોલ્યા કલ્યાણી આપ દેવતાઓનું બહુ મોટું કાર્ય કર્યું છે આપે દેવતાઓનું બહુ મોટું કાર્ય કર્યું છે તપસ્વીની આથી પ્રસન્ન થઈને દેવતા આપને વરદાન આપવા ચાહે છે આપ કોઈ વરદાન માગો અનસુયાજીએ કહ્યું જો બ્રહ્મા વગેરે દેવતા મારા પર પ્રસન્ન થઈને વરદાન આપવા ઈચ્છતા હોય જો તમે મને વરદાન આપવા યોગ્ય માનતા હો જો તમે મને વરદાન આપવા યોગ્ય માની છે તો મારી એવી ઈચ્છા છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ મારા પુત્ર રૂપે પ્રગટ થાય તથા પોતાના સ્વામીની સાથે હું તે યોગને પ્રાપ્ત કરું જે સમસ્ત કલેશોથી મુક્તિ આપનારું છે આ સાંભળીને બ્રહ્મા વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓએ એવમ મસ્તુ કહ્યું અને તપસ્વીની અનસુયાજીનું સન્માન કરીને તે બધા પોતાના ધામમાં ચાલ્યા ગયા અધ્યાય 9 સમાપ્ત બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય